કિષ્કિંધા કાંડ 21મો સર્ગ. હનુમાનજીએ તારાને સમજાવી અને તારાએ પતિના અનુગમનનો નિશ્ચય કરવો. તારાને આકાશમાંથી તૂટી પડેલી તારિકાની જેમ પૃથ્વી પર પડેલી જોઈને વાનર યુથપતિ હનુમાન ધીરે ધીરે એને સમજાવવા લાગ્યા. દેવી, જીવે ગુણબુદ્ધિ કે દોષબુદ્ધિથી કરેલા પોતાના જે કર્મો છે એ જ સુખદુઃખરૂપથી સુખદુઃખરૂપી ફળની પ્રાપ્તિ કરાવનારા હોય છે. પરલોકમાં જઈને પ્રત્યેક જીવ શાંત ભાવે પોતાના શુભ અને અશુભ બધા કર્મોનું ફળ ભોગવે છે. તમે સ્વયં શોક કરવા યોગ્ય છો, પછી બીજા કોઈને પતિને શોક કરવા યોગ્ય સમજીને શોક કેમ કરો છો? સ્વયં દિન હોવા છતાં બીજા ક્યાં દિન પર દયા કરો છો? પાણીના પરપોટા જેવા શરીરમાં રહીને કયો જીવ ક્યાં જીવ માટે શોક કરવા યોગ્ય શોચનીય છે? તમારા પુત્ર કુમાર અંગત જીવતા છે, હવે તમારે એમની સામે જોવું જોઈએ અને એમના માટે ભવિષ્યમાં જે ઉન્નતિના શ્રેષ્ઠ કાર્ય હોય એમનો વિચાર કરવો જોઈએ. દેવી, તમે વિદુષી છો, તેથી જાણો જ છો કે પ્રાણીઓના જન્મ મૃત્યુનો કોઈ નિશ્ચિત સમય નથી. એ માટે શુભ પરલોક માટે સુખદ કર્મ જ કરવા જોઈએ. વધારે રડવું કકળવું વગેરે જે લૌકિક કર્મ વ્યવહાર છે એને ન કરવા જોઈએ. સેંકડો હજારો અને લાખો વાનરો જેમના પર આશા રાખીને જીવન નિર્વાહ કરતા હતા એ જ આ વાનરરાજ આજે પોતાના પ્રારબ્ધ અનુસાર મળેલા આયુષ્યની અવધિ પૂરી કરી ચૂક્યા છે. એમણે નીતિશાસ્ત્ર અનુસાર અર્થનું સાધન રાજ્યકાર્યનું સંચાલન કર્યું છે. તેઓ જરૂરી લાગ્યું ત્યારે સામ દાન અને ક્ષમાનો વ્યવહાર કરતા આવ્યા છે. તેથી ધર્મ અનુસાર પ્રાપ્ત થનારા લોકમાં ગયા છે, એમના માટે તમારે શોક કરવો ન જોઈએ. સતી સાધ્વી દેવી, આ બધા શ્રેષ્ઠ વાનરો, આ તમારા પુત્ર અંગદ તથા વાનર અને રીછોનું આ રાજ્ય બધું તમારા વડે જ સનાત છે. તમે જ આ બધાના સ્વામીની છો. ભામિની, આ અંગદ અને સુગ્રીવ બંને શોકથી સંતપ્ત થઈ રહ્યા છે. તમે એમને ભાવિ કાર્ય માટે પ્રેરિત કરો. તમારે અધીન રહીને અંગદ આ પૃથ્વીનું શાસન ભલે કરે. શાસ્ત્રમાં સંતાન હોવાનું જે પ્રયોજન બતાવવામાં આવ્યું છે તથા અત્યારે રાજા વાલીના પારલૌકિક કલ્યાણ માટે જે કંઈ કર્તવ્ય છે એ જ કરો. આ જ સમયની નિશ્ચિત પ્રેરણા છે. વાનરરાજના અંત્યેષ્ટિ સંસ્કાર અને કુમાર અંગદનો રાજ્યાભિષેક કરવામાં આવે. પુત્રને રાજસિંહાસન પર બેઠેલા જોઈને તમને શાંતિ મળશે. તારા પોતાના પતિના શોકથી પીડિત હતી એ હનુમાનજીના ઉપયુક્ત વચન સાંભળીને સામે ઉભેલા હનુમાનજીને કહેવા લાગી, અંગદ જેવા 100 પુત્રો એક બાજુ અને મરી ગયેલા હોવા છતાં પણ આ વીરવર સ્વામીનું આલિંગન કરીને સતી થવું એ બીજી બાજુ. આ બંનેમાં પોતાના વીર પતિના શરીરનું આલિંગન જ મને શ્રેષ્ઠ લાગે છે. હું ન તો વાનરોના રાજ્યની સ્વામીનું છું કે ન મને અંગદ માટે કશું કરવાનો અધિકાર છે. એના કાકા સુગ્રીવ જ સઘળા કાર્યો માટે સમર્થ છે અને તેઓ જ મારા કરતા એની નજીક પણ છે. કપિશ્રેષ્ઠ હનુમાનજી, અંગદ વિશે તમારી આ સલાહ મારા કામની નથી. તમારે સમજવું જોઈએ કે પુત્રના વાસ્તવિક બંધુ સહાયક એના પિતા અને કાકા જ છે, માતા નથી. મારા માટે વાનરરાજ વાલીનું અનુગમન કરવાથી વધીને આ લોક કે પરલોકમાં કોઈ પણ કાર્ય યોગ્ય નથી. યુદ્ધમાં શત્રુ સામે ઝઝૂમીને મરી ગયેલા પોતાના વીર સ્વામી દ્વારા સેવિત ચિતાની સૈયા પર શયન કરવું એ જ મારા માટે બધી રીતે યોગ્ય છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધા કાંડમાં 21મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.